તે જ્ઞાનમાં ઠંડકી વરસાદમાં ચકિયા નથી સંયોગ કો વહે વારના હે ઘાટવાળા વે પલા ઉત્પાતમા જો સુખ હોતે રાણીઓ કે મહેલ રાજ છોડી જાતના ગાઢી અસર છે મમતિરામી ચાત્વમાં ગાઢી અસર છે પડશે ખબર જા ઘા પડે અપમાનના પડશે ખબર જા પડે અપમાનના આઘાત સામે પ્રત્યાઘાતો થાતના તો શાંતિ માટે ઝંખનાએ થાતના ક્લેશો કસાયો કોઈને બાળતના ક્લેશો કસાયો કોઈને બાળતના તો કોઈ દુનિયા છોડવા ચાહે ઇતના ભડકો અંદર હાથના ભડકો અંદર હાથના તું મોક્ષનીએ કોઈને ઈચ્છા હાથના ઠંડી કાયમાં ઉઠવાનું આત્મને ગમ તેના હલાવી કડિયો કરશે લાયમાં દુશ્મન ને શું પડી તે પાસે ધૂમ સેના, દુશ્મન ને શું પડી તે પાસે ધૂમ સેના, ઉપકારી છે સંયોગ અવળાવી અખંડ સુખની પ્યાસ ઉઠે પ્રાણમાં, કાશ વર્તે દુન્યવી સંબંધમાં, ત્યારે જ લાગે લગ્ની કેવળ સત્યમાં, મહિલાને બહેલી અગ્નિ ઝાડો અડતે ના, મહિલાને બહેલી કોકાય મીઠન દકની ખોજ ફાતના, જન્મોની પાછળ મોતનો ડર હોતના, જન્મોની પાછળ મોતનો ડર હોતના, અવિનાશ પદની કલ્પનાએ હાથના, અવિનાશ પદની જો વાંચતે કોઈ કોઈના મનની તસવીરો, જો વાંચતે કોઈ તો ભડકી મળતે વિશ્વ પોલમ પોલમા, સારું કે મન છુપ્યું છે પરદામાં, કે મન છુપ્યું છે પરદામાં, તેથી ફરે છે ચોર પણ રૂઆબમાં, તેથી ફરે શ્રીદંડે લાગ્યા સુખ દુઃખ હિસાબમાં, શ્રીદંડે લાગ્યા સુખ દુઃખ હિસાબમાં, પોતે જ બાંધી શૃંખલાવો ખ્વાબમાં, વર્ષો બાદ ખુલ્લી દેશના, વર્ષો બાદ ખુલ્લી દેશના, પ્રત્યક્ષ જ્ઞાની ખોલે દ્વાર જ મોક્ષના, પ્રત્યક્ષ જ્ઞાની ખોલે ભારત ઘોષણા. શાસ્ત્રો એ ભાષા જ્ઞાની કરી કાર્યા, શાસ્ત્રો એ ભાષા જ્ઞાની કરી કાર્યા. નિયતિ એ સમાઈ વ્યવસ્થિતમાં છેલ્લી અસરગ્રહ ભસ્મકની ક્રાંતિમાં, છેલ્લી અસરગ્રહ ભસ્મકની ક્રાંતિમાં મલ્હારી શાંતિ વર્ષો જ્ઞાની ગીતમાં, મલ્હારી શાંતિ વર્ષો જ્ઞાની ગીતમાં. રોગોની પૂર્વે જન્મેલી છે ઔષધિ, આત્મ જ્ઞાનમાં દાદા જે આપે સિદ્ધ ઉપયે મોક્ષદાન, દાદા જે આપે સિદ્ધ ઉપયે તૂટશે સત્સંગમાં, તૂટશે સત્સંગમાં. શ્રદ્ધા પડે છે પ્રેમને વિશ્વાસમાં, શ્રદ્ધા પડે છે. બેસિયા જો સ્વાસમાં, પરમાત્માવી બેસિયા જો સ્વાસમાં. દાદાની કૃપે ઠંડકી ત્રિપાદમાં, દાદાની કૃપે ઠંડકી બ્રહ્માંડ ફેલ્યા ગુણલા ભગવાનના, બ્રહ્માંડ ફેલ્યા ગુણલા જેની સંગ વાણી ન phu કાળે જન્માંતર ભવ દુઃખ ભ્રાંતિ ગયે જગતો જોજો ની કાલી બાબત જાણી જોજો ની કાલી બાબત જાણી વર્તે છે દ્વૈત ઐક્ય અદ્વૈત અસંગ ઉપયોગે અન્વય ગુણસુ અદ્વૈત અસંગ ઉપયોગે અન્વય ગુણસુ જેણે કૂદી મતભેદી પાડો સંબંધ સિદ્ધ મન પાઠક દિવારો ચેતન શુદ્ધ ચેતન ધન સ્વરૂપ જળ શુદ્ધ ચેતન ધન સ્વરૂપ જળ પ્રવચન અંજન સમચિત નિર્મળ પ્રવચન અંજન સમચિત નિર્મળ ક્ષણ સંજીવન આનંદ પ્રેમ ક્ષણ સંજીવન નિરંતર પરમણ હૃદય શુદ્ધ નિરંતર પરમણ હૃદય શુદ્ધ સવિતર મોક્ષ જનિભય શુદ્ધ સવિતર મોક્ષ જનિભય મહામુક્તાત્મા પરમાત્મા દશા આવી પડે છે, દુઃખ આવી પડે છે ત્યારે દેવતાઓની નિંદા કરે છે, ઈશ્વરને કોસે છે. એટલે આ ભજન સમજાવવા માટે હું કઈ એટલો બધો કઈ જ્ઞાની નથી, છતાં આપનું ચરિત્ર આપનું જુદું સાંભળીને હું આવ્યો છું. ખાસ સાયંકાળી માટે મારો તમામ સ્વાર્થ મૂકીને અહીં આવ્યો છું. એટલે હાલના તબક્કે હું જીવનભાઈ તરીકે અહીં આવું એ બરાબર નથી. હું અહીંયા જીવનભાઈ તરીકે આવ્યો નથી, હું આપની પાસે કઈ રસ લેવાના આવ્યો છું. જેવી રીતે કે પંડાજીની ગોડી ત્રણ પગે ખોડી એક પગે હાલે ચાલે પાતાળ માંથી પાણી કાઢે છે, પાણીનો કાવો પીજે, મા બાપ ના પગ ધોઈ લે પીજે. શું કહેવા માંગે છે? એમ કે છે કે આપે જે કહ્યું ને કે વ્યવહારમાં તમે જીવનભાઈ છો અસર થઈ જાય છે, તો કે અત્યારે જે તબક્કે હું અહીંયા આવ્યો છું કે બધું આપની પાસે જ્ઞાની છો જાણીને આપની પાસેથી લેવા માટે આવ્યો છું, એટલે આ તબક્કે હું જીવનભાઈ નથી. એમ ના, અત્યારે તમે જીવનભાઈ નથી, ત્યારે અત્યારે અત્યારે એની બીજે પડે નહીં. તમે સમજો ને, જ્યાં સુધી તમે જીવનભાઈ છો ત્યાં સુધી એનીમાં બીજ પડે. એ વાત બરાબર છે આપની, પણ સાથે સાથે મારું કહેવાનું છે કે પાપમય થી અને પુણ્યમય થી યોનિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, કે ભાઈ બંનેનું મિશ્રણ થાય, તો કઈ કઈ યોનિમાં આપણો જન્મ થાય? જન્મ પાપ ને પુણ્ય લેવા દેવા નથી. પાપ પુણ્ય જન્મ થયા પછી એને ફળ આપનારું છે. યોની યોનિ શાના આધારે થાય છે? કે હું જીવનભાઈ છું અને આ મેં કર્યું એમ બોલે ને, તેની સાથે યોનિમાં બીજ પડ્યું. આપની સામે વધારે વાત કરી મને યોગ્ય લાગતું નથી. વધારે વાત કરતો મને બરાબર નહીં લાગે, પણ અહીંયા એવું કીધેલું છે કે ગુરુ ની આજ્ઞા કરતા રહો. હા, એક દ્રષ્ટાંતમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુરુ ની આજ્ઞા નું પાલન કરતા રહો. એટલા માટે કે હે મિત્ર, તમે આ ધાર્મિક વૃત્તિ ના મનુષ્ય ને એનો સંઘ કરો, પાપી નિર્દય નો સંઘ છોડી દો. બરોબર છે. આ શરીર એક નદી છે, કુસંગ છોડી દો. આ શરીર એક નદી છે. બરોબર છે. પાંચ તો લોકોએ સમાજે નામ પાડ્યું, એ સમાજે નામ પોતાને દુઃખ થાય છે ને એટલે આ ખરાબ કે છે. અમને ખરાબ થતું ના હોય, અમને જ્ઞાની પુરુષ ને કોઈ વસ્તુ ખરાબ ના હોય અને કોઈ વસ્તુ સારી ના હોય. હું આપની સાથે વ્યક્તિ તરીકે વાત નથી કરતો, વ્યક્તિ તરીકે નહીં, હું તમને સમજાવું, સમૂહ તરીકે વાત કરું છું. એ શુભ વ્યવહાર માંથી આ જ વ્યવહાર ઉત્પન્ન થાય છે. આપે જે વ્યવહાર ઉત્પન્ન કરે એ વ્યવહાર માંથી જ ઉત્પન્ન થાય. આપનો વ્યવહાર જે છે તે પણ આ શુભ વ્યવહાર માંથી જ ઉત્પન્ન થાય. આ વ્યવહાર એમાંથી ઉત્પન્ન થાય ને, બીજેથી ઉત્પન્ન થતો નથી. એવું છે ને, એક શુભ વ્યવહાર છે સંસારમાં, અશુભ વ્યવહાર છે આ જગતના. લોકોને એટલા શુભમાં રહી શકે નહીં, શુભા શુભમાં રહે, સંતો શુભમાં રહે. સંતો આજે ભગવાન વ્યવહાર સન્યાસી છે એ બધા શુભમાં રહે. શા રહે? શુભમાં રહે, શુભ વ્યવહારમાં. અશુભ નહીં કરે ના તો ગણી ને. અને વેદ વેદની ઉપર ગયેલા હોય, જ્ઞાની પુરુષ વેદની ઉપર કહેવાય. વેદમાં તો શબ્દ જ્યાં સુધી સમાય ત્યાં સુધીનો વેદ છે. અને જાણવાનો આત્મા તે શબ્દ જ્ઞાન, વેદનો આત્મા જાણવાનું કશું હોય નહીં. વેદ પોતે જ એમ બોલે ચાર વેદ કે ધીસ ઇઝ નોટ ઢેટ, ધીસ ઇઝ નોટ ઢેટ, ધીસ ઇઝ નોટ ઢેટ. આ આત્મા નો તે જ્ઞાની પુરુષ, એક ઉપર વાત જ્ઞાની પુરુષ જાણતા હોય, બીજા લોકોનું કામ નહીં. સમજ બને ને? હવે જ્ઞાની પુરુષ એટલા જ આ જગતમાં તટસ્થ કહેવાય. કેવા? સંન્યસ્ત. આ જગતમાં જે સંન્યાસીઓ છે એ સંન્યાસીઓ કહેવામાં લૌકિક સંન્યાસીઓ છે. કેવા છે? લૌકિક. લૌકિક એટલે કપડા માત્રથી છે. કેટલાક છે તે આગળ વધેલા હોય, કોઈ લૌકિક બધા સરખા નથી હોતા, કેટલાક બહુ ઊંચા હોય છે. પણ સંન્યાસી તો ક્યારે કહેવાય? કે કિંચિત માત્ર મારા પણ ન હોય કોઈ જાતનું. જ્ઞાની પુરુષ પૂરા સંન્યાસી હોય, કોક ફેરો હોય આ જગત માં હોય જ નહીં. સમજ પડે ને? એ બરાબર નથી. એ બરાબર નથી, એનો મત નથી. તમારા તમારે જે મહત કરી એક કલાકમાં જયારે જ્ઞાની પુરુષ હોય તો જ એકલા જ વર્લ્ડ માં હોય તે જ નાશ કરી શકે અને આપણને મોક્ષ તરફ લઈ જાય. નહીં તો બીજો રસ્તો જ નથી. તમને નિરીક્ષણ આપે છે. શું આપે છે? રસ્તો આપે છે, રસ્તો દેખાડે છે આપણને કે આ બાજુ જાઓ. તમે શું હવે એ શાસ્ત્રો થી કોઈ દાડો આપણી વસ્તુ પ્રાપ્ત ના થાય. શું? શાસ્ત્રો સાધન છે. સાધન છે પ્રાપ્ત કરવાના માટે. મૂર્ખ માણસો જે ચક્કરમાં પડ્યા રહે છે, મોટા મોટા શરીર કાર્ય કશું પણ કર્મ કરતા કરતા થાકી જાય છે, તો પોતાના ઈચ્છા અનુસાર ફળ મળતું નથી. જો પોતાની ઈચ્છા અનુસાર ફળ મળતું હોય તો કોઈ ઝઘડો થતો નહીં, કોઈ મરતે પણ નહીં. એટલે ઈચ્છાનું ફળ તો આપણે રાખવાની કોઈ જરૂર છે જ નહીં. બરોબર, આ પ્રમાણે છે. પણ આમ તો પુણ્ય બંધાશે, પણ કઈ પાપ થશે નહીં, જવાનું નથી. હા, માટે પાપ તો ભોગવે છૂટકો, ભોગવે છૂટકો છે. એટલે મેં કર્મ કર્યું મારે ભોગવવાનું છે જ. હા, એમાં બીજો કોઈ ભોગવનાર છે જ નહીં. એક જ્ઞાની પુરુષ એટલા જ છે તે તમને પાપ પુણ્ય રહિત કરી શકે. હવે પછી ના? હે? હવે પછી ના? પછી કર્મ થતા બંધ થઈ કરાવે, બંધ કરે, કર્મ થતા અટકાવી દે. એટલે ચાર્જ ના થાય, ડિસ્ચાર્જ રહે પછી. હા, તમારી વાત આવે, તમને સમજ પડી? એ સમજણ પડી. એ તમે કરતા પડ્યું છે આપણને આપે છે, સદબુદ્ધિ આપે છે આપણને. એ પ્રમાણે જવું અહીંયા આવ્યો તો આપે. પણ તમારા હાથમાં જ નથી ને, સત્તા જ નથી ને. એ તો જો હમણાં એમ કે આપડે વાત કરી દાદા નું આજે નામ કેમ નઈ, કાલે તો ભૂલી જવાનું. ન જાણું જાનકી ના કે સવારે શું થવાનું છે, એ તો બધું વાત છે. એ કોણ ચલાવે છે બધું? એ ઉપર વાળો ચલાવે છે. ઉપર વાળો ઉપર માળખા શું કામ બધા કોણ ફોડ્યા છે? એટલે બધા શું કહું છું કે અહીં કશું વાંચ્યો નહીં. પાપ પાપ હું તો છોડાવ્યા તો નથી. હું છોડાવ્યો, હું ફરી આવું ત્યારે છૂટે. અમે છોડવાનો અધિકાર નથી આ પાપ ને. બરાબર, માટે હું ના કહી દઉં. તમે જો દર્શન કરવા ના ફાવે તો દર્શન ના કરી શકો, વધુ નથી. આરાધના તમે ના ફાવે તો વધુ નથી. નિરાધના ના કરી. શું કહ્યું? આરાધના ના ફાવે તો ના કરી. સમજ કરી ને? પણ નિરાધના ના કરી. પણ આ પેલા જાણ્યું મને, એટલે મને લાગ્યું કે બિચારો સારો માણસ એનો કેસ બતાવે છે. એટલે ભગવાન જોઈ સુધી વાતચીત કરી. ભગવાન ને કઈ દીધું છે એને સદબુદ્ધિ આપી દો. બીજો જો માણસ હોય ને જો મહી ખરાબ હોય ને તો અમે શું કરીએ ભાઈ, તારી વાત તદ્દન હાથી મારી ભૂલ થઈ લાગે છે. શું કહું? તારી વાત તદ્દન થાય તું કહું છું સાચું છે, અમારી ભૂલ વાળા છે માટે ઘેર વેસની ચાદર લાવી શું જાય. શું કહું? ખબર ભાઈ ને કેવી રીતે એને કાઢીએ, કેવી રીતે કાઢીએ? એને જીતાડી મોકલી એટલે ઘેર ગુ આવે બિચારા ને અહીંયા હારી મોકલે તો નહીં આવે. હા એનું ગુણ આવે તો આપડે દુઃખ દીધું કેવાય, મારા નિમિત્તે એનો ગુણ આવે એને દુઃખ દીધું કેવાય. બરોબર ને? મારે શું કરવું પડે? એને સી રીતે હું આવે તે રીતે કરવું પડે. શું કર્યું? કઈ કરવું તો પડશે ને. શું નામ કહ્યું? જમુભાઈ. જમુભાઈ સાચું નતું મોડા નતું કયું સાચું? એમાં અને તડકો લાગે તો અંદર ટાળ ઉડી જશે. એ એડજસ્ટ કરવાનું છે આપડે. શું છે? હજુ ખોટું છે જ નહીં આજે. અને જે તમને આપે એ કોઈ માણસ તે તમારી આપેલી જ પાછી આપે છે. આપેલી જ પાછી આપે. હા ધીરે ધીરે વગર કોઈ આપણે તમે કરવા આવે જ નહીં કોઈ. હા તમે ધીરે છે તેટલું જ પાછું આવે છે. બરાબર. તે તમને ખબર નથી કે આપણે આજના ચોપડા જોયો છો તો અમે તો ધીરે લાગતું નથી. તમને એમ લાગે છે કે નવું આપતા આવ્યો છે, નવું કોઈ આવ્યું કોઈ આપતું આવે નહીં. એ બધું ચૂનું પાછલું તમારે જમા કરી દેવું. શું કહ્યું? જમા કરી દેવાનું. હા બસ આવું થઈ મારો આ ફરી પાછું આવીએ આપડે તો પાછું ફરી છે તો ફરી પાછું વેપાર ચાલુ હશે. એમને બે આપી હોય ગયા ગયા અવતારે. બરાબર. તો આ અવતાર માં કોઈ એમને બે આપે દીકરીએ એમને પાછું કડવું લાગે એટલે પાંચ આપે પાછા. તો બે પાછું આપતી કડવું લાગે છે ફરી પાંચ આપે ફરી પાછું પાંચ આવશે. બરાબર. એટલે આપડે ધીરવાનું બંધ કરી દેવું. જે વેપાર માં ખોટ ગઈ અને દુઃખ લાગે છે એ વેપાર ને ધીરવાનું બંધ કરી દેવું. શું કરવાનું? ધીરવાનું બંધ કરી દેવાનું. આપણને કોઈક આપે દે ચપોડે એટલે મને અંદર થી શાંતિપૂર્વક ધમે કરી દે જે આ પેલું છે માટે પાછું આવ્યું છે ધમે કરી દો. આપડે બરાબર ફરી આવું પાંચ આપવું નથી તો સહેલ નહીં થાય. પછી સહેલ નહીં થાય તો પાંચ માં શું દશા થાય? તો સમજી પડે ને. ફરી માટે બધું આ જે દુનિયામાં મળે છે બધું આપેલું છે પાછું આવે છે. તો બરાબર એટલું સમજાવું ઉકલે તો કાયદો ઉકલે ના ઉકલે. હા કાયદો ઉકેલવાનું છે. જો ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ વન રિયલ વ્યૂ પોઈન્ટ. સમજાવ્યું ને? એટલે આપણે કાયદો ઉકેલવાનો છે. કાલે જ્ઞાન આપવાનું છે ને. તમને કેટલો આનંદ થાય? હા હા આ દુનિયામાં કોને કોને દુઃખ ગમતું હશે? દુઃખ કોને ગમે? કોઈ નહીં. હે? કોઈને નહીં ગમે. કેમ આ ગાયો દર્શન તો ગમે ને? ગાયો દર્શન દુઃખ ગમે? ગમે તો સારું. કોઈ કોઈને દુઃખ ગમતું નથી. જીવ માત્ર સુખ ખોળે છે. શું ખોળે છે? સુખ. સુખ જ ખોળે છે. કીડી હોય મનકોડી હોય જીવ ઝાડ પાન બધા સુખ ખોળે છે. ઝાડ નહીં કુવારી મારવા મળી કે તંદર રડે છે પણ એ તમને સંભળાય નહીં. એ રડતું તો તંદર અંદર ચીસ પાડ્યા કરે છે પણ તમને સંભળાય નહીં. માટે દરેક જીવ સુખ ને ખોળે છે. દુઃખ કોઈ જીવને ગમતું નથી. માટે સુખ પોતાના આત્મામાં છે. શેમાં છે? પોતાની અંદર આત્મામાં. હા આ બહાર કલ્પિત વસ્તુ નું સુખ છે નહીં, છતાં આપણે બધું સુખ માનેલું છે. આપણે હમણાં માન્યું તો સુખ લાગે, ના માન્યું હોય તો તમારે ના ભાવતી વસ્તુ ખરી કોઈ વસ્તુ નહીં ભાવે. દુઃખ નહીં ભાવે, દુઃખ નહીં ભાવે, દુઃખ દુઃખ નહીં ભાવે, દુઃખ નહીં ભાવે. દાદા આપણે આ ખાવાની ચીજ ખાવાની વસ્તુ કઈ નહીં ભાવે, કઈ ભાગ નહીં ભાવે. કારેલા નું હોય તો પરાણી ખાવું પડે, કારેલા નો લોકો છે તો 30 રૂપિયા રતલ ના આપીને લે છે બિચારા મુંબઈ માં. એટલે સુખ લાગે છે એમાં, એમાં દુઃખ લાગે છે. તને થયું પડી ને, કારણ કે કલ્પના છે, એની કલ્પના માં એવું છે કારેલ મને ગુમકારી છે. તમારી કલ્પનામાં તમે કારેલું કરવું ગમતું નથી, સમજાય ને? એટલે કલ્પિત છે આ બધી વસ્તુ, આ કલ્પિત સુખો છે. સાચા સુખ નહીં, સાચું સુખ સનાતન હોય. કેવું હોય? સનાતન. એટલે કાયમ માટે જાય જ નહીં. મારી પાસે સનાતન સુખ પ્રાપ્ત થયું તો પછી જાય નહીં, ગાળો ભોડે મારે સમજે ને. એવું સુખ જોઈએ છે પેલું સુખ ટેમ્પરરી કાયમી સુખ વાળી એમ ખરા. મારે આપડે વિચારવું જોઈએ ને, બધા એવી લાગણી બતાવી નથી હજુ હમણાં સુધી મજાને, એવી લાગણી નથી. તે આખો દાડો બઈ ની ખોડો કાઢ કાઢ કર્યા કરે, અમથી અમથી નદી ગયો તમે ખોડો કાઢ કાઢ કર્યા કરે. એટલે પેલા છોકરાઓ જે 7 હતા, 4 છોકરા ને 3 છોડ્યો, તે બધા બાપા નામ તીર્થી વર્ગે જોયા કે અમારે બાને વડવડ જ કર્યા કરે, વડવડ જ કર્યા કરે છે. આ છોકરા નો શું અધિકાર વગર કરે, પણ મનમાં શું રાખે કે આ બાપા મારી માને વડવડ જ કરે છે. અમારા ઓળખાણવાળા ભાઈબંધને કહ્યું કે આ છોકરા મોટા થશે તારા બધા કુકરિયા દેખાય છે ને, એ કુરકરીઓ હમણા થશે, કુતરીઓ હમ થશે, કુરકરીઓ હમ થશે, ડાગ્યા તેલ કાઢી નાખશે. કહ્યું શું કહ્યું એમને? ડાગ્યા તેલ કાઢવા હોય એમ બધા કુરકરીઓ ભેગા થઈ જાય ને, કુતરી બધા ભરવા લાગે તો ડાગ્યા શું દશા થાય? એટલે મેં એને કહ્યું, મેં તો આ બહીને કહેવાનું છોડી દો સારા મારા તોફાન, મેં તો આ બહીના તરફે થઈ જશે બધું એક તરફે. પછી બિચારા સમજી ગયા, નહી તો માર ખાત પછી આખી જિંદગી. સમજ પડી ને? આ તો ખાનદાન ઘર છે એટલે કશું ભાગ નહીં થઈ જાય.